મિત્રો, ડિસિપ્લિન એટલે શું? જે કરવાનું મન ન થાય છતાં જે કરવું જોઈએ તે કરવું, એટલે ડિસિપ્લિન. જીવનમાં મોટાભાગના લોકો મોટા સપના તો જુએ છે, પણ તેને પૂરા કરવા માટે ડેઇલી શિસ્ત એટલે કે ડિસિપ્લિન રાખતા નથી. સવારે વહેલા ઉઠવું જોઈએ, પણ મન કહે છે થોડી વાર વધુ ઊંઘ લઈ લઈએ. અભ્યાસ કરવો જોઈએ, પણ મન કહે છે થોડી વાર મોબાઈલ જોઈ લઈએ. મહેનત કરવી જોઈએ, પણ મન કહે છે આજે નહીં, કાલથી શરૂ કરીશું. અહીંયા જ સફળ અને અસફળ લોકોનો વચ્ચેનો ફર્ક ઊભો થાય છે. સફળ લોકો શું કરે છે? એ લોકો મન શું કહે છે એ નથી સાંભળતા, તેઓ લક્ષ્ય શું કહે છે તે સાંભળે છે. મિત્રો, યાદ રાખીએ, મોટિવેશન આપણને શરૂ કરાવે છે, પણ ડિસિપ્લિન આપણને અંત સુધી પહોંચાડે છે. માટે આજથી નક્કી કરીએ, મન કહે કે ના કહે, જે કરવું જોઈએ એ ચોક્કસ કરીશ જ. કારણ કે ડિસિપ્લિન આજે થોડું કઠણ લાગે, પણ આવતીકાલે જીવનને સરળ બનાવી દે છે.